શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય 58મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, મુનિપતિ શ્રી રામાનંદ સ્વામીએ પ્રબોધિની એકાદશીના સુપ્રભાતે પોતાના જ ઉદ્ધવ સંપ્રદાયના અનુયાયી શાંત સ્વભાવના એક ઉત્તમ વિપ્રને આમંત્રણ આપી બોલાવ્યા. તે દીક્ષા પ્રદાનના વિધિમાં વિશારદ હતા. રામાનંદ સ્વામીએ તેના દ્વારા દીક્ષા આપવાનો સમગ્ર વિધિ કરાવ્યો અને તે વિપ્રે પણ શાસ્ત્રમાં કહેલા દીક્ષાવિધિની પદ્ધતિ અનુસારે યથાયોગ્ય સમગ્ર વિધિ કર્યો. રામાનંદ સ્વામીએ પ્રેરણા કરી ત્યારે તે વિપ્રે પ્રથમ શ્રીહરિની પાસે શરીરની શુદ્ધિ માટે 3 કૃચ્છ્ર વ્રતના પ્રતિનિધિ રૂપે સુવર્ણનું દાન અપાવી પ્રાયશ્ચિત્ત કર્મ કરાવ્યું. ત્યાર પછી તે વિપ્રે વિવિધ રંગોથી શોભતું સર્વતોભદ્ર નામનું મંડળ રચી તેમના પર 9 કળશોની સ્થાપના કરી. તેમાં પ્રથમ ઉદાર બુદ્ધિમાન તે વિપ્રે તાંબાના 8 કળશોનું પૂર્વ દિશાથી પ્રારંભ કરી પ્રદક્ષિણાના ક્રમે 8 દિશાઓમાં સ્થાપન કર્યું અને તેના મધ્યભાગે 1 સુવર્ણ કળશનું સ્થાપન કર્યું. જળ ભરેલા તેમજ રત્ન, પંચપલ્લવ અને ઉપર પધરાવેલા નાળિયેરની સાથે વસ્ત્રોથી અલંકૃત તે કળશોમાં દેવતાઓનું સ્થાપન કર્યું. તેમાં મધ્યભાગમાં સ્થાપન કરેલા સુવર્ણના કળશમાં લક્ષ્મી અને રાધાએ સહિત શ્રીકૃષ્ણ ભગવાનનું સ્થાપન કર્યું. પછી પૂર્વ દિશામાં સ્થાપના કરેલા કળશમાં મા ભગવતી દુર્ગાદેવીનું સ્થાપન કર્યું. દક્ષિણ દિશાના કળશમાં ભુવન ભાસ્કર સૂર્યનારાયણનું સ્થાપન કર્યું. પશ્ચિમ દિશાના કળશમાં વિઘ્નવિનાયક ગણપતિજીનું, ઉત્તર દિશામાં શિવજીનું, અગ્નિકોણના કળશમાં વિશ્વકસેનનું, નૈઋત્ય કોણમાં ગરુડજીનું, વાયુકોણમાં વાયુપુત્ર હનુમાનજીનું અને ઈશાનકોણના કળશમાં ભગવાનના મુખ્ય પાર્ષદ શ્રીદામાનું સ્થાપન કર્યું. આ પ્રમાણે દિશા અને વિદિશાના ક્રમથી વિધિ પ્રમાણે ઉપરોક્ત દેવતાઓનું સ્થાપન કર્યું. હે રાજન, ત્યાર પછી તે વિપ્રે વેદ અને પુરાણોક્ત મૂળ મંત્રોથી અર્થાત તે દેવતાઓના નામમંત્રોથી ભગવતી દુર્ગાદેવી આદિ અંગ દેવતાઓએ સહિત પ્રધાન દેવતા શ્રીકૃષ્ણ ભગવાનનું શ્રી નીલકંઠ વર્ણી પાસે પૂજન કરાવ્યું. તેમાં પંચામૃતે સહિત ષોડશોપચારથી પૂજન કરાવી અંગદેવતા સહિત પ્રધાનદેવ શ્રીકૃષ્ણ ભગવાનને મહાનૈવેદ્ય અર્પણ કરાવ્યું. પછી સર્વે દેવતાઓની મહાદીપ દ્વારા મહાઆરતી ઉતારી પૂજન કરાવ્યું. તે સમયે મૃદંગ, કાંસા, ઝાલર, તુરઈ, નગારા આદિ વાજિંત્રોના ધ્વનિ સાથે મિશ્રિત થયેલો અને ભગવાનના ભક્તોના મુખે ગવાતા કીર્તનોનો ધ્વનિ આકાશમાં ગુંજવા લાગ્યો. તે વિપ્રે સંસ્કાર કરેલી વેદિકામાં અગ્નિનું સ્થાપન કરી શ્રી કૃષ્ણાય નમઃ આ મૂળ મંત્રથી 108 ઘીની આહુતિઓ અર્પણ કરી. પછી રામાનંદ સ્વામીએ પૂર્વમુખે વિરાજમાન થયેલા શ્રી નીલકંઠ વર્ણીને શ્વેત કૌપિન, આચ્છાદન વસ્ત્રમાં ધોતી અને ઉપર ધારવાનું ઉત્તરીય વસ્ત્ર અર્પણ કર્યું. પછી ભગવાનની પ્રસાદીભૂત તુલસીના કાષ્ઠમાંથી બનાવેલી સૂક્ષ્મ અને નવીન તથા કંઠમાં ધારણ કરવા યોગ્ય 2 વળી કંઠી વર્ણીને અર્પણ કરી ભગવાનની પૂજા કરતા બચેલા ચંદનથી શ્રી વર્ણીના લલાટમાં ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરાવ્યું અને તે તિલકના મધ્યે રાધિકાજીના પૂજા કરતા બાકી રહેલા કાશ્મીરી કુમકુમનો ગોળ ચાંદલો કરાવ્યો. હે રાજન, ઉત્તર સન્મુખ મુખારવિંદ રાખીને બેઠેલા રામાનંદ સ્વામીએ શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરી પૂર્વ સન્મુખ બેઠેલા શ્રી નીલકંઠ વર્ણીના જમણા કાનમાં શ્રીકૃષ્ણ ભગવાનના 8 મંત્રનો ઉપદેશ કર્યો. ત્યાર પછી ગુરુવર્ય રામાનંદ સ્વામીએ વિશુદ્ધ બુદ્ધિવાળા શ્રીહરિને મંત્રરાજ શ્રી 8 મંત્રનો ઉદ્ધવ સંપ્રદાયને અનુસારે यथार्थ उत्तर समझाव्यो। हे वर्णिराज, पिंड अने ब्रह्मांड आ बे प्रकारनो क्षेत्र छे। तेमा पिंडमा रहनारो अल्पज्ञ जीव कहवाय अने ब्रह्मांडमा रहनारा सर्वज्ञ वैराज पुरुष ईश्वर कहवाय छे। ते बन्नेने क्षेत्रज्ञ कहवाय छे। आ अष्टाक्षर मंत्रमा ते बन्ने क्षेत्रज्ञनो अहम शब्दथी निर्देश कर्यो छे। हवे आ जीव ईश्वर रूप क्षेत्रज्ञमा अन्वयपणे रहीने तेना प्रकाशकपणे अने नियंतापणे रहेला तथा तेनाथी व्यतिरेक स्वरूपे रहेला जे अक्षर ब्रह्म छे तेनो आ अष्टाक्षर मंत्रमा ब्रह्म शब्दथी निर्देश कर्यो छे। आ अक्षर ब्रह्म छे ते परब्रह्म परमात्मा पुरुषोत्तम नारायणनो आश्रय करी तेना वडे प्राप्त करेली सामर्थ्यथी पूर्वोक्त बन्ने क्षेत्रज्ञने प्रेरणा करे छे। ते परब्रह्मने अक्षर ब्रह्म थकी पण पर एवा पुरुषोत्तम कह्या छे। ते पुरुषोत्तम नारायण भगवान स्वयं आ पृथ्वी पर मनुष्योना आत्यंतिक कल्याण माटे मनुष्याकृति धारण करे छे। त्यारे ते जीवात्माओने पोताना स्वरूपनु ज्ञान आपी ए जीवात्माओनी अंदर रहेला अनादि अज्ञानने हरे छे। आवा अज्ञान हरनारा ए पुरुषोत्तम नारायणनो आ मंत्रमा कृष्ण शब्दथी निर्देश कर्यो छे। तेमज प्रेमपूर्वक ते श्रीकृष्ण भगवाननी सेवा करवाथी प्रगट थती पोतानी दिव्य शोभास्पद स्थितिनो आ मंत्रमा दास एवा पदथी निर्देश कर्यो छे। देह इंद्रियो अंतःकरण अने प्राणनी साथे रहेला छता ब्रह्म भावे भक्ति करवाथी मुक्त दशाने पामेला आत्माने आ जगतमा जाणवा योग्य के पामवा योग्य कांई बाकी रहतो नथी। तेथी तेने पूर्णकामपणु कहेवाय छे। आवी पूर्णकाम स्थितिनो आ अष्टाक्षर मंत्रमा अस्मी एवा पदथी निर्देश कर्यो छे। हे वर्णिराज, जेवी रीते वैकुंठ गोलोक श्वेतद्वीप के ब्रह्मपुरमा रहेला मुक्तो भगवाननी प्राप्तिथी अने सेवा प्राप्तिथी पूर्णकाम छे, तेवी ज रीते आलोकमा पण दिव्य नराकृति धरी रहेला प्रत्यक्ष श्रीहरिनी प्राप्तिथी अने तेमनी सेवाथी अहीं रहेला भक्तो पण पूर्णकाम स्थितिने प्राप्त करे छे। बस आटलो आ अष्टाक्षर मंत्रनो अर्थ छे। हे राजन, आ प्रमाणे रामानंद स्वामीए वर्णिराजने ब्रह्माहम कृष्ण दासोस्मी आ अष्टाक्षर महामंत्रनो अर्थ समझाव्यो। हे वर्णी, बहारना विषयोमा गति करती अंतःकरणनी वृत्तिनो निरोध थवो अने हृदयमा ब्रह्मज्योतिनु दर्शन थवू, त्यार पछी ते ब्रह्मज्योतिमा साक्षात श्रीकृष्ण भगवाननु दर्शन थवू, एज आ अष्टाक्षर मंत्र जपवानो फल छे। सुव्रत मुनि कहे छे, हे राजन, आ प्रमाणे गुरु रामानंद स्वामी वर्णिराजने मंत्रार्थनो बोध आपी फरी कहवा लाग्या के, हे वर्णिराज, ज्यां सुधी शरीरनो भान होय त्यां सुधी स्वधर्मनो त्याग न करवो। आ प्रमाणे उद्धव संप्रदायनी रीति अनुसारे तमे पिता धर्मदेव थकी सर्वे धर्मोनु श्रवण कर्यो छे अने तेनु निरंतर पालन पण करो छो। ते सर्वे धर्मोनो तमारे क्यारे त्याग न करवो अने विशेष धर्मोनु पण तमारे पालन करवो। ते धर्मो कहूँ छू, हमेशा बाह्य अने आभ्यंतर एम बे प्रकारे श्रीकृष्ण भगवाननी पूजा करवी। पूजाने अंते प्रथम एकाग्र मनथी रास पंचाध्यायीनो पाठ करवो। शक्तिने अनुसारे वासुदेव महात्म्यनो पण एकाग्र मनथी पाठ करवो। त्यार पछी भगवाननी प्रसादीभूत अन्न के जळ होय तेज खावु अने पीवु, पण भगवानने निवेदन न करेला फळ पत्रादिक क्यारे खावा के पीवा नहीं। निरंतर श्रीकृष्ण भगवाननु नाम संकीर्तन कर्या करवु अने भगवाननी भक्ति विनानो व्यर्थ समय गुमाववो नहीं। हे मुनि, जे ग्रंथमा श्रीकृष्ण भगवानना महात्म्य तथा लीला चरित्रोनु वर्णन होय तेवा ग्रंथोनी कथा प्रतिदिन नियमपूर्वक सांभळवी, तेना वडे भगवाननी भक्ति अतिशय वृद्धि पामे छे। તેથી તેનું શ્રવણ અવશ્ય કરવું અને વક્તાની અનુપસ્થિતિમાં સ્વયં તેનું વાંચન કરવું. હે રાજન, રામાનંદ સ્વામીએ આ પ્રમાણે નીલકંઠ વર્ણીને ભાગવત ધર્મનો ઉપદેશ આપી મનમાં વિચાર કરીને શિષ્ય વર્ણિરાજનું સાર્થક દીક્ષા નામાભિધાન કર્યું. તેમાં પહેલો સહજાનંદ એવો સાર્થક નામ રાખ્યું, કારણ કે વર્ણિમાં સાહજિક આનંદ અખંડ રહેલો હતો. અન્ય સાધનજન્ય કૃત્રિમ આનંદની તેને કોઈ જરૂર ન હતી. પછી સાર્થક નારાયણ મુનિ એવું નામ રાખ્યું, કારણ કે તપ, સ્વભાવ અને શરીરની આકૃતિથી બદ્રીપતિ નારાયણ ભગવાન સમાન તે જણાતા હતા. ત્યાર પછી શ્રીહરિએ ગુરુ રામાનંદ સ્વામીની આદરપૂર્વક પૂજા કરી, પ્રદક્ષિણા કરીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. પછી મુક્તાનંદ સ્વામી આદિ સંતો, મયારામ ભટ્ટ આદિ વિપ્રો અને અન્ય વૈષ્ણવ ભક્તોની વિનયપૂર્વક પૂજા કરી. હે રાજન, ત્યાર પછી દીક્ષાવિધિ કરાવનાર વિપ્રે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે દીક્ષાવિધિની સમાપ્તિ કરી. ત્યાર પછી શ્રીહરિ ગુરુ રામાનંદ સ્વામીની આગળ બંને હાથ જોડી ઊભા રહ્યા. તે સમયે દીક્ષિત સ્થિતિમાં વર્ણિને જોઈને અત્યંત પ્રસન્ન થયેલા સ્વામી નારાયણ મુનિને કહેવા લાગ્યા કે તમે મારી પાસેથી ઈચ્છિત વરદાન માગો. ત્યારે સહજાનંદ સ્વામી વિનયપૂર્વક કહેવા લાગ્યા કે હે સ્વામી, તમે જો મારી ઉપર પ્રસન્ન થયા હો તો મને એ વરદાન આપો કે શ્રીકૃષ્ણ ભગવાન પ્રતિદિન તમારા અર્ચા સ્વરૂપમાંથી પ્રગટ થઈ તમે અર્પણ કરેલા પૂજાના ઉપહારો જેમ સદાય પ્રત્યક્ષપણે સ્વીકારે છે, તમે નિવેદન કરેલું ભોજન જમે છે, તેમ મારી પૂજામૂર્તિમાંથી પ્રતિદિન પ્રગટ થઈ મેં અર્પણ કરેલા ઉપહારોને પણ શ્રીકૃષ્ણ ભગવાન પ્રત્યક્ષ ગ્રહણ કરે, મારી સાથે હસે અને મારી સાથે વાતો કરે. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, શ્રી રામાનંદ સ્વામીએ શ્રીહરિ ઉપર અતિ પ્રસન્ન થઈ તથાસ્તુ એમ કહી માગેલું વરદાન આપ્યું. રાત્રિએ શ્રીકૃષ્ણના નામ સંકીર્તન સાથે સૌએ એકાદશીનું જાગરણ કર્યું. સવારે દ્વાદશીના સુપ્રભાતે રામાનંદ સ્વામીએ વિપ્રો, સાધુ અને બ્રહ્મચારીઓને મનોવાંછિત ભક્ષ્ય તથા ભોજ્ય આદિક સુંદર ભોજનોથી તૃપ્ત કર્યા અને વિપ્રોને વસ્ત્ર આદિકની ખૂબ જ દક્ષિણાઓ આપી. હે રાજન, શ્રીકૃષ્ણ ભગવાન જેમ રામાનંદ સ્વામીની પૂજામાં પ્રત્યક્ષ પદાર્થો સ્વીકારતા તેમજ શ્રીહરિની પૂજામાં પણ અર્પણ કરેલા પદાર્થો પ્રતિદિન સ્વીકારવા લાગ્યા. પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ ભગવાનના દર્શનાદિથી શ્રીહરિનો મનોરથ સફળ થયો, તેથી પોતાના આત્માને કૃતકૃત્ય માનવા લાગ્યા અને ગુરુની પાસે જઈ આ બધી ઘટતી દિવ્ય ઘટનાઓ જણાવી. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, નારાયણ મુનિને ક્યારેક રાસેશ્વરી રાધાની સાથે વેણુ વગાડતા નટવરની સમાન આકૃતિ ધારણ કરનારા સાક્ષાત દ્વિભુજ ભગવાન શ્રીકૃષ્ણના પ્રત્યક્ષ દર્શન થતા, ક્યારેક બલરામજીની સાથે, ક્યારેક રૂક્મણી દેવીની સાથે, ક્યારેક અર્જુનની સાથે અને ક્યારેક કેવળ એકલા બિરાજતા પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ ભગવાનના દર્શન થતા. શ્રીકૃષ્ણ ભગવાન સ્વયં દ્વિભુજ હોવા છતાં ક્યારેક ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપતા, તેથી વર્ણિરાજનો શ્રીકૃષ્ણ ભગવાનને વિશે ઘણો બધો પરમોત્કૃષ્ટ પ્રેમ પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યો. હે ધરણીશ, આ પ્રમાણે મનુષ્ય નાટકનું અનુકરણ કરી તપસ્વીઓના જેવી લીલા કરતા ભગવાન શ્રીહરિ અતિશય વિનયયુક્ત થઈ સ્વામી સાક્ષાત શ્રીકૃષ્ણ ભગવાન છે એવી બુદ્ધિ રાખીને ગુરુ રામાનંદ સ્વામીની સમયે સમયે શ્રદ્ધાપૂર્વક સેવા કરવા લાગ્યા. આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં રામાનંદ સ્વામી પાસેથી શ્રીહરિએ મહાદીક્ષાનો સ્વીકાર કર્યો એ નામે 58મો અધ્યાય પૂર્ણ થયો.